શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 16મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એક વખત રાત્રિની વિશે ધર્મદેવ શ્રી રામાનંદ સ્વામીની ચરણચંપી કરી રહ્યા હતા ત્યારે તેમની ઇન્દ્રિયોની વૃત્તિ અંતર સન્મુખ થઈને સ્વપ્ન થયું. તે સ્વપ્નમાં તેજના મંડળને મધ્યે બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયા. પરમ આશ્ચર્યકારી મૂર્તિ એવા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા તેને ધર્મદેવ શ્રી રામાનંદ સ્વામીની કૃપાનું ફળ માનવા લાગ્યા અને તેમને જ એક પોતાના ગુરુ તરીકે સ્વીકારવાનો નિશ્ચય કર્યો. હે રાજન, ત્યાર પછી ધર્મદેવે પોતાની પત્ની ભક્તિદેવીની સાથે સર્વભાવે રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારી તેમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને રામાનંદ સ્વામીએ પણ ધર્મદેવને ખરા મુમુક્ષુ જાણી તુલસીના કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરાવી તેમને ભગવાન શ્રીકૃષ્ણના બે અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. તેમાં પહેલા મંત્રમાં પ્રથમ શ્રીકૃષ્ણ અને પછી ત્વમપદ અને પછી ગતિપદ અને છેલ્લે મમ એ રીતના બે મકારવાળું પદ જેમાં આવેલું છે એવા વૈષ્ણવ ધર્મની સિદ્ધિ કરાવનાર એવા પ્રથમ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને ત્યાર પછી બીજો અષ્ટાક્ષર મંત્ર કે જેને વિશે બ્રહ્માહમ એ પદ પ્રથમ છે અને તે પછી દાપદ જેના છેડે છે એવું શ્રીકૃષ્ણ પદ આવે છે, તે પછી સોસ્મી એવું પદ જેના અંતભાગમાં આવેલું છે એવા આ સમગ્ર મનોરથોને પૂર્ણ કરનાર આવા બીજા મહામંત્રનો પણ ધર્મદેવને રામાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો. તેમાં પ્રથમ મંત્ર છે તે શરણાગતિ મંત્ર છે અને તે સામાન્ય દીક્ષા માટે છે અને બીજો મંત્ર છે તે મહામંત્ર કહેવાય છે અને તે મહાદીક્ષાના અધિકારી મનુષ્યોને ઉપદેશ આપવા માટેનો મંત્ર છે એમ હે ધર્મદેવ તમે જાણો. બે મંત્રોનો ઉપદેશ આપ્યા પછી શ્રી રામાનંદ સ્વામી ધર્મદેવને મુમુક્ષુજનોને પાલન કરવા યોગ્ય ભાગવત ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. જે ધર્મનું પાલન કરવાથી મનુષ્ય આલોક તથા પરલોકમાં પૂજ્ય બને છે. હે ધર્મદેવ, આપણા આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા પુરુષો અને સ્ત્રીઓના નિયમો હું તમને કહું છું તે તમે સાંભળો. શ્રીકૃષ્ણ ભગવાનની સામાન્ય કે મહાદીક્ષાને પામેલા મારા આશ્રિત ભક્તજનોએ દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ કોઈ જીવપ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહીં. હે વિપ્ર, 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરાનું આપતકાળને વિશે પણ પાન કરવું નહીં તથા સુરા અને મદ્યમાંસ મિશ્રિત ઔષધનું પણ સેવન કરવું નહીં. અને વળી હે વિપ્રેન્દ્ર, યજ્ઞની પ્રસાદીભૂત હોય તો પણ માંસ ક્યારેય ખાવું નહીં અને ધર્મને અર્થે પણ ક્યારેય ચોરીનું કર્મ કરવું નહીં. હે ધર્મ, સર્વે વર્ણના પુરુષોએ દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની પરસ્ત્રીનું ગમન ક્યારેય કરવું નહીં, તેમજ સર્વે સ્ત્રીઓએ મહાઆપતકાળમાં પણ જાર પુરુષોનો સંગ ક્યારેય ન કરવો. હે ધર્મદેવ, ગૃહસ્થાશ્રમથી ઇતર આશ્રમમાં રહેલા બ્રહ્મચારી ત્યાગી કોઈપણ પુરુષોએ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો આ સનાતન મર્યાદા છે અને ગૃહસ્થાશ્રમી પુરુષોએ પણ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો જાણીને સ્પર્શ ન કરવો અને વિધવા સ્ત્રીઓએ પણ પુરુષનો જાણીને સ્પર્શ ન કરવો. તેવી જ રીતે સધવા નારીએ પણ સાધુ પુરુષોનો જાણીને સ્પર્શ ન કરવો, તેમજ જાણી જોઈને તીર્થને વિશે પણ ક્યારેય આત્મઘાત ન કરવો તથા સદ્ધર્મની મર્યાદા તોડનાર પુરુષ થકી ભગવાન શ્રીકૃષ્ણની કથાવાર્તા મહિમા વિચારીને પણ સાંભળવી નહીં, તેમજ ભગવાનના પ્રસાદીભૂત અન્નના મહાત્મ્ય કરીને પણ પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થવાય તેવો ભોજન લેવારૂપ કર્મ ક્યારેય પણ કરવો નહીં. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈના ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરવો નહીં, તથા પાપી તથા વ્યસનીજનોનો સંગ કરવો નહીં. તેમજ તપસ્વી હોય પણ ક્રોધે યુક્ત હોય, શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય પણ કામે યુક્ત હોય, સ્વધર્મનિષ્ઠ હોય પણ જો ભગવાનનો ભક્ત ન હોય, ત્યાગી હોય પણ જો લોભે યુક્ત હોય, ગુરુ હોય અને પોતાના શિષ્ય સમુદાયને શાસ્ત્રની મર્યાદામાં વર્તાવતા ન હોય, આ છ પ્રકારના મનુષ્યોનો સંગ સન્મતિનો નાશ કરનાર છે. માટે કલ્યાણને ઈચ્છતા મુમુક્ષુજનોએ અસત્પુરુષના સંગની માફક જ આ છ પુરુષોના સંગનો ત્યાગ કરવો. દેવતા, તીર્થ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ અને ધાર્મિક પુરુષની નિંદા ક્યારેય પણ કરવી નહીં, અને જે શાસ્ત્રને વિશે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સાકાર સ્વરૂપનું ખંડન કરવામાં આવ્યું હોય તેવા શાસ્ત્રોને ક્યારેય માનવા નહીં અને સાંભળવા પણ નહીં. આયુધ, ઝેર અને પક્ષી તથા માછલાને પકડવાની ઝાળ વગેરે હિંસામૂલક સાધનો કોઈને દાનમાં કે વેચાતા આપવા નહીં, કારણ કે આ સાધનોથી હિંસા થાય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનાર બ્રાહ્મણે ક્યારેય આયુધ ધારણ કરવા નહીં. તેમજ જે વસ્તુથી જીવની હિંસા સંભવિત હોય તેવી વસ્તુનું ધારણ ક્યારેય કરવું નહીં. પ્રતિદિન પ્રાતઃકાળે સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણની પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદનથી પુરુષોએ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તિલકની મધ્યે ચંદન અથવા ગોપીચંદનનો ગોળ ચાંદલો કરવો અથવા રાધાલક્ષ્મીના પ્રસાદીનો કુમકુમ તેનાથી પણ ગોળ ચાંદલો કરવો. સધવા નારીએ પણ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા બાકી રહેલ પ્રસાદીભૂત ચંદનથી પ્રતિદિન પોતાના હૃદયમાં ચાંદલો કરવો તથા રાધાજીની પૂજા કરતા બાકી રહેલ પ્રસાદીભૂત કુમકુમથી લલાટને મધ્યે ગોળ ચાંદલો કરવો, અને વિધવા નારીઓએ રાધાકૃષ્ણની પૂજા કરતા બાકી રહેલા પ્રસાદીના કુમકુમ અને ચંદનનું મિશ્રણ કરી કંઠમાં નાનો એવો ચાંદલો કરવો. આ પ્રમાણે પોતપોતાના નિયમ મુજબ તિલક અને ચાંદલો કરી સૌએ પોતાના અધિકાર મુજબ સંધ્યાવંદન આદિ નિત્યકર્મની સમાપ્તિ કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી રાધાકૃષ્ણનું પૂજન કરવું. પૂજન કર્યા બાદ શ્રીમદ ભાગવતને વિશે વર્ણવેલ રાસલીલાના 5 અધ્યાયોનું પ્રતિદિન અધ્યયન કરવું. પ્રતિદિન સમગ્ર રાસ પંચાધ્યાયનો પાઠ કરવા અસમર્થ પુરુષે તેના એક અંતિમ અધ્યાયનો દરરોજ પાઠ કરવો. તેમ કરવાથી પણ સંપૂર્ણ રાસલીલાના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. પોતપોતાની શક્તિ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો નિયમ અને ભક્તિપૂર્વક નિત્ય રાત દિવસ જપ કરવો. આ ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય કે મહાભાગવતી દીક્ષાને પામ્યા હોય એવા અમારા સમગ્ર આશ્રિતજનોએ શ્રીકૃષ્ણ એવા 3 અક્ષરના મંત્રનો જપ સર્વકાળે કર્યા કરવો, અને સર્વકાળે તે મંત્રનું સ્મરણ પણ કર્યા કરવું. વળી દીક્ષા પામેલા સર્વેએ પોતાના કંઠને વિશે સુખેથી ફરતી રહે તેવી તુલસીના કાષ્ઠમાંથી બનાવેલ સૂક્ષ્મ પારાવાળી ભગવાનના ચરણમાં પ્રસાદીભૂત કરેલી શુભ બેવડી કંઠી જેમ યજ્ઞોપવિત અખંડ ધારણ કરવાની હોય તેમ નિત્ય ધારણ કરવી. દ્વિજાતિ 3 વર્ણના જનોએ તુલસીની કંઠી જો ન મળે તો ચંદનના કાષ્ઠમાંથી બનાવેલી બેવડી કંઠી ધારણ કરવી. તેમજ શુદ્ર વર્ણના મનુષ્યે સદાયને માટે ચંદનના કાષ્ઠમાંથી બનાવેલી બેવડી કંઠી ધારણ કરવી. સર્વે સ્ત્રી પુરુષોએ હંમેશા ભગવાન શ્રીકૃષ્ણના ચરણની પ્રસાદી કરાવીને જ સર્વે પ્રકારની કંઠી કંઠને વિશે ધારણ કરી રાખવી. આ કહેલા સમસ્ત ધર્મોનું પાલન કરનાર સ્ત્રી અને પુરુષોએ નિરંતર 9 પ્રકારની ભક્તિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સેવન કર્યા કરવું આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભક્તિદેવીની સાથે ધર્મદેવને અહિંસાદિક સર્વ પ્રકારના ધર્મનો ઉપદેશ આપીને ગુરુ રામાનંદ સ્વામીએ બંને અષ્ટાક્ષર મંત્રના પુરસ્ચરણનો સમગ્ર વિધિ કહ્યો છે. આ રીતે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ અંગે સહિત રાધિકાના પતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિ કરવાનો બંનેને ઉપદેશ આપીને રામાનંદ સ્વામી આગળ કહેવા લાગ્યા, હે વિપ્રવર્ય, તમે ધન્ય છો, કારણ કે આત્યંતિક કલ્યાણ માટે તમે પ્રયત્ન કરો છો. તમારી અંદર દેહધારીઓને પણ દુર્લભ એવા અપાર સદગુણો રહેલા છે. હે સદબુદ્ધિવાળા ધર્મદેવ, મારા શિષ્ય સમુદાયમાં તમે આજથી મુખ્ય છો અને સર્વેના સન્માનનીય થશો, કારણ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે ગુણોથી જ મોટાઈ માનેલી છે. તમે હવે આ તમારા પત્ની ભક્તિદેવીની સાથે ઘરે જાઓ, ત્યાં હંમેશા અષ્ટાક્ષર મહામંત્રનો માળા વડે જપ કરજો અને શરણે આવેલા મુમુક્ષુઓને તેના અધિકાર અનુસાર આ બંને મંત્રનો યથાયોગ્ય ઉપદેશ કરજો. હે નિષ્પાપ ધર્મદેવ, ત્રણે વર્ણના પુરુષોને તથા શતશુદ્ર પુરુષોને વિધિ પ્રમાણે પહેલા અષ્ટાક્ષર મંત્રનો ધર્મની સાથે ઉપદેશ કરજો અને ત્યાર પછી પહેલા મંત્રનો જપ કરી તે મનુષ્ય જ્યારે ઉત્તમ અધિકારને પ્રાપ્ત કરે ત્યારે વિધિ પ્રમાણે બીજા મહામંત્રનો ઉપદેશ કરજો. હે ધર્મદેવ, તમે સંકટના સમયમાં પણ વિધિ પ્રમાણે આ બીજા મહામંત્રનું પુરસ્ચરણ કરજો, કારણ કે સર્વ પ્રકારની મનોવાંછિત સિદ્ધિને આપનારા સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન આ મંત્રના દેવતા છે. અને વળી જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપને યથાર્થ જાણવા માટે શ્રી રામાનુજાચાર્યે રચેલા ગ્રંથોનો આદરપૂર્વક અભ્યાસ કરજો, કારણ કે જીવ, ઈશ્વર અને માયા આદિના જ્ઞાનાંશના નિર્ણયમાં જેવી રામાનુજાચાર્યની નિપુણતા છે તેવી અન્ય આચાર્યોમાં નથી. તેથી તેમના શ્રીભાષ્યાદિ ગ્રંથો અમે માન્ય કર્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગુરુ રામાનંદ સ્વામીએ આ પ્રમાણે કહીને પછી સ્નેહાળ શિષ્ય ધર્મદેવને ઉદ્ધવ સંપ્રદાયના સમસ્ત રહસ્યની સર્વે વાત તત્વપૂર્વક યથાર્થ કહી સંભળાવી. ત્યાર પછી ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાને ઘેર જવાની આજ્ઞા આપી તેઓ દ્વારિકા તરફ રવાના થયા અને ધર્મદેવ પણ પોતાના ઘર તરફ રવાના થયા. હે રાજન, સમર્થ સદગુરુની પ્રાપ્તિથી પરમાનંદ પામેલા ધર્મદેવ પત્ની ભક્તિદેવી અને પુત્ર રામપ્રતાપની સાથે પોતાના ઘેર છપ્પૈયા આવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા લાગ્યા. પોતાને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહથી જુદો અને આખા શરીરમાં જ્ઞાનશક્તિથી નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો અખંડ અવિનાશી એવો હું આત્મા તે ભગવાન શ્રીકૃષ્ણનો સેવક છું આ પ્રમાણે માની ભજન કરવા લાગ્યા. જીવ, ઈશ્વર, કાળ, માયા તેમજ પ્રધાન પુરુષ તથા પ્રકૃતિ પુરુષના નિયંતા સર્વેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન છે આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મદેવ આ જગતને નાશવંત માનવા લાગ્યા. તેમજ હે રાજન, ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે ધર્મદેવ રામાનુજાચાર્યે રચેલા ગીતા ભાષ્ય આદિ ગ્રંથોનો આદરપૂર્વક પાઠ કરવા લાગ્યા અને પોતાના શિષ્યોને ભણાવવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરતા ધર્મદેવની પોતાના ધર્મપાલનમાં અતિ દ્રઢ નિષ્ઠા આદિ અનંત સદગુણોને જોઈને દૈવી જીવાત્માઓ આ સાક્ષાત સ્વયં ધર્મ પ્રજાપતિ જ ધર્મદેવ રૂપે અવતર્યા છે એમ માનવા લાગ્યા અને તે દૈવી જીવોએ પોતાના ગુરુના લક્ષણે રહિત એવા અસુર ગુરુઓનો ત્યાગ કરી પોતાના આત્યંતિક કલ્યાણને માટે ધર્મદેવનો ગુરુપણે આશ્રય કરવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પોતાના અસુર ગુરુઓનો ત્યાગ કરી ધર્મદેવનો આશ્રય કર્યો છતાં તે દૈવી જીવોને પોતાના પૂર્વના ગુરુઓને વિશે ગુરુ શબ્દની બુદ્ધિ નાશ પામી નહીં, પણ ગુરુ શબ્દના જુદા અર્થથી સ્થિર રહી ગઈ. કારણ કે દંભથી પ્રાપ્ત કરેલા અનેક પ્રકારના રસાસ્વાદથી તેમના શરીર ખૂબ જ પુષ્ટ અને ભારે થયા હોવાથી તેમાં ગુરુપણું એટલે કે ભારેપણું જેમનું તેમ જ રહ્યું હતું, અર્થાત ધર્મદેવનો સમાગમ કરી જેમના અંતરમાં સત્ય અસત્યનો વિવેક ઉદય થયો હતો, તેવા દૈવી જીવો સારી રીતે સમજતા હતા કે આપણા જૂના ગુરુઓ માત્ર શરીરથી જ ગુરુ છે, બાકી ગુરુના લક્ષણ તેમાં એક પણ નથી. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે ગુરુ રામાનંદ સ્વામીના આશ્રય કર્યાનું નિરૂપણ કર્યું, એ નામે 16મો અધ્યાય પૂર્ણ થયો.